સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણે ચહસિતા યસ્યાસ્તિ વૈ મંગલ. ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः. श्री हरि कृष्णाय नमो नमः. श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः. સદગુરુ પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી ધામમાં પધારાએ અલૌકિક અને દિવ્ય પ્રસંગો એમનો આપણે ગઈકાલે શ્રવણ કર્યું. ધામમાં ગયા પછી પણ પુરાણી સ્વામીના એવા દિવ્ય અને અલૌકિક પ્રસંગો છે. એક સમયની વાત છે, સાલ હતી વિક્રમ સંવત 1973ની, એટલે સ્વામીધામમાં ગયા એના થોડાક સમય પહેલાં. સ્વામી બાબરિયાવાડમાં ગોંડલ મંદિરો માટે ભેંસ લેવા ગયા હતા. એમાં ભગતનું સમઢિયાળા કહેવાય એ ગામે ગયા હતા. સ્વામી ત્યાં થોડું રોકાણા સાથે દેવપ્રસાદ સ્વામી અને જયરામ ભગત પાર્ષદ એ બંને સાથે હતા. સમઢિયાળાથી દૂર ભાચા ગામ, જે આપણે વચ્ચે પ્રસંગોમાં 2-3 વખત આવી ગયું, ત્યાંના વનમાળી શેઠ, ભગવાનજી શેઠ, એ બધા પ્રસંગો, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, સ્વામીની કૃપાથી એ બંને શેઠિયાઓને, નંદલાલને અને ભગવાનજી શેઠને બંનેને જાફરાબાદથી આવતા રસ્તામાં પાણીનો વોકળું વીરડો તૈયાર કર્યો મહારાજે. એ ભાચા ગામમાં ભગવાનજી શેઠ રહે. સ્વામી સમઢિયાળા પધાર્યા એ એમને ખબર પડી, એટલે ભગવાનજી શેઠ એમને સ્વામી પ્રત્યે અતિ આત્મબુદ્ધિ અને ગુરુ માનતા, એટલે ભગવાનજી શેઠ સમઢિયાળા આવ્યા. સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી સમઢિયાળા આવ્યા જ છો તો ભાચા બાજુમાં છે તો ભાચા પધારો અને સત્સંગનો લાભ આપો. એટલે સ્વામીએ કહ્યું, ગોંડલ જવાની ઉતાવળ છે એટલે આ વખતે કાંઈ નહીં કે ના સ્વામી, અમારા માતુશ્રીનો આગ્રહ ખૂબ છે કે સ્વામી પધાર્યા છે તો દર્શન થઈ જાય કે તમે આવો કે, અને સત્સંગ સમાજને પણ લાભ મળે, બંને થાય. સહેજે ગુરુ હોય એટલે હેત વધારે હોય, એમાંય આવા સમર્થ સંત, એમાંય એવા પ્રસંગો બની ગયા હોય કે મહારાજે વીરડામાં પાણી પાયું હોય, એટલે સહેજે આધ્યાત્મિક હેતુ હોય. એ ભગવાનદાસજી શેઠ એમને આખા પરિવારને માતુશ્રીને બધાને એવી ઈચ્છા કે સ્વામી આવ્યા છે તો દર્શન થઈ જાય. એટલે ભગવાનદાસ શેઠે કહ્યું કે સ્વામી, અમારા માતુશ્રીને આપના દર્શનની ખૂબ તાણ છે, તો પધારો તો સારું. એટલે સ્વામીએ કહ્યું કે ગોંડલ મંદિર જવાની ઉતાવળ છે, એટલે આ વખતે કંઈ નહીં પણ ક્યારેક આવશું. કે આટલું કહી અને સ્વામી છે એમણે કહ્યું કે તમારી ઈચ્છા છે તો ચોક્કસ એક વખત તમારો સંકલ્પ અમે પૂરો કરશું. આવું સ્વામીએ દ્રઢતાપૂર્વક પ્રોમિસ આપી દીધું. પછી સ્વામી એ બાબરિયાવાડની 7 ભેંસો, 4 ગાયો, 2 બળદ, 2 ઘોડા અને 12 ડબ્બા ઘી જે અર્પણ થયું હતું એ બધું લઈ અને સ્વામી બાબરિયાવાડમાંથી ભગતના સમઢિયાળાથી સ્વામી અહીંયા ગોંડલ આવ્યા. આ બાજુ શેઠ ઘેરે આવ્યા. શેઠે માતુશ્રીને વાત કરી કે સ્વામીને થોડી ઉતાવળ હતી પણ સ્વામીએ આપણને વચન આપ્યું છે કે ચોક્કસ આવશે સ્વામી એમ. એટલે મા દીકરો બંને સ્વામીની જેમ ઈચ્છા, ગુરુની જેમ ઈચ્છા એમ રાજી. અહીંયા થોડો સમય થયો અને સ્વામીધામમાં પધારી ગયા. એટલે વચન આપ્યું હતું એ બાકી રહી ગયું. સ્વામી એમ કહ્યું હતું કે હું ભાચા આવીશ, ચોક્કસ આવીશ એમ. અને એ સમાચાર ભગવાનદાસ શેઠને મળ્યા કે સ્વામીધામમાં પધારી ગયા છે. એટલે ભગવાનદાસ શેઠ બહુ દિલગીર થયા. બાળકની જેમ રડવા લાગ્યા કે અરે મારા, એક તો ગુરુધામમાં ગયા, એમનું સહેજે દુઃખ એટલું બધું હેતુ હોય, માની પાસે આવ્યા. માં ગુરુએ આવું કેમ કર્યું? આપણને વચન આપ્યું કે હું આવીશ અને એ વચન પૂર્ણ કર્યા પહેલાં સ્વામી સીધા ધામમાં પધારી ગયા. કે વચન પાળ્યું નહીં એમણે. માં દીકરો બંને માં છે, એમણે દીકરાને આશ્વાસન આપ્યું કે હશે બેટા, જેવી મહારાજની ઈચ્છા. અને આપણે ક્યાં ગુરુના પ્રસંગો ઓછા છે? આપણા માટે ગુરુએ ભગવાનને પ્રાર્થના કરી હોય અને કેટલી વખત ભગવાને આપણી રક્ષા કરી હોય, એવું તો કેટલી વાર બન્યું છે. એકાદી વખત મહારાજ ન ગુરુ ન પધાર્યા એટલે આટલું બધું દુઃખ મનમાં ન રખાય. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, ઝીણાભાઈની વાત કરીને, કે મહારાજે ઝીણોભાઈ આજે બહુ દિલગીર થયા મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું. કેમ? તો કે મહારાજ તમે પંચાળા ન પધાર્યા એટલે ઝીણાભાઈને દુઃખ થયું. પછી મહારાજે એવું કહ્યું કે એવી રીતે રીસે કરીને હેત કરવું એ બરાબર નહીં. કે ઝીણાભાઈ કે પણ મહારાજ સંતો અને મહારાજ ઘેરે પધારે તો સુખ થયું જોઈએ, અને મહારાજ અને સંતો ઘેરે ન પધારે તો દુઃખ અવશ્ય થયું જોઈએ, એવો અવશ્ય શબ્દ વાપર્યો છે. વિરહે પરમ વ્યાકુળતા, હેતનું એક લક્ષણ છે કે એ ન પધારે, ન આવે, એનો વિરહ થાય તો એ બાળકની જેમ આકુળ વ્યાકુળ થઈ જાય. એટલે મહારાજે અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં જ્ઞાન અને હેતના અંગની વાત કરી, એમાં હેતના અંગમાં પંચાળાના ઝીણાભાઈનું નામ લીધું. પછી મહારાજે બહુ સરસ સમજણ આપી. એ સમજણ અહીંયા એમના માતુશ્રીએ ભગવાનદાસને આપી કે જો બેટા, મહારાજે એવું કહ્યું છે કે ભગવાન અને સાધુ ઘેરે આવે ત્યારે આનંદ થયો જોઈએ, પણ એ જ્યારે ન આવે ત્યારે શોક ન કરવો, દુઃખ ન કરવું, દિલગીર ન થવું. કેમ? તો કે જો એ શોક કરે, દુઃખ કરે, દિલગીર થાય તો પૂર્વે જેટલા જેટલા સુખ મળ્યા છે, પૂર્વે જેટલો જેટલો આનંદ મળ્યો છે, એ બધો જ વિસરાઈ જાય અને દુઃખ છે એ વધી જાય. અને પરિણામે જે આપતકામપણું છે, પૂર્ણકામપણું છે, એ બધું ઓછું થઈ જાય. અને ભગવાનને ઉપર ધોખો રહીએ એ અલગ પાછો. અને વાત બહુ સાચી છે. એકાદી વખત આપણને થોડું દુઃખ થયું હોય ને, તો દુઃખ છે ને એનો સ્વભાવ એવો છે કે તમામ સુખને દબાવી દે અને દુઃખ ઉપર થઈને વર્તેવો. એટલે ભગવાનના ભક્ત સંત ભગવાન એ આપણે ઘેરે આવે તો પણ રાજી રહેવું, ન આવે તો પણ રાજી રહેવું, જેવી એમની ઈચ્છા. અને અત્યાર સુધી ક્યાં આપણને લાભ નથી મળ્યો એમ રાજી રહેવું. આપણે પણ શીખવા જેવું છે. ક્યારેક આપણો ક્યારેક અતિશય આગ્રહ હોય કે સ્વામી પધારો ને પધારો, અને સંતોને વળી કંઈક આગળ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો, બીજું ત્રીજું હોય, તો દુઃખી ન થવું. કંઈ વાંધો નહીં સ્વામી, જેમ તમે રાજી એમ. મા દીકરો બંને આવી વાત કરે છે. દીકરાએ મન પાછું વાળ્યું, દુઃખ ઓછું થયું. સ્વામીના મહિમાની, સ્વામીના પ્રતાપની એ બધી વાતો કરતાં કરતાં મા દીકરો બંને સૂઈ ગયા. વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્ત 3:30 વાગ્યાનો સમય, અને આ ભગવાનજી શેઠની ખડકી કોઈ કે ખખડાવી. એટલે ભગવાનજી શેઠ આંખો ચોળતા ચોળતા જાગ્યા. બાજુમાં માતુશ્રીનો ખાટલો છે ને આ બાજુમાં ઓશ્રીમાં ભગવાનજી શેઠ સૂતા છે, અને ખડકી ખખડે છે. આંખો ચોળતા ચોળતા જાગ્યા કે આટલી બધી વહેલી સવારમાં કોણ છે. આવો જે આ વિચાર કરે ત્યાં અવાજ આવ્યો કે ભગવાન દાસ ખડકી ખોલો. ભગવાન દાસને એમ થયું કે આ તો ગોપીનાથ પુરાણી સ્વામીનો અવાજ, કે કારણ કે અતિ આત્મબુદ્ધિ હોય એટલે અવાજ યાદ હોય, ચેષ્ટાઓ યાદ હોય. નારાયણ ભગત હતા ને એ કહેતા કે સ્વામી આવી રીતે આમ લટકું કરતા, સ્વામી આમ લટકું કરતા, એમને અતિ હેત એટલા બધું યાદ રહી ગયું. એમ ભગવાન દાસના હૃદયમાં ગોપીનાથ પુરાણી સ્વામીના એ શબ્દો, એમનો અવાજ, એ આમ કાયમ માટે યાદ રહી ગયો હશે. આ શીખવા જેવું છે. હું આપણને આત્મબુદ્ધિનું હેત ત્યારે કહેવાય કે વણ સંભાયરા સાંભળે સાધુ, એ તો હેત થવાની નિશાની છે, પણ એમના હાલવું ચાલવું બોલવું એમની ક્રિયા એ બધું પણ આપણા અંતરમાં વસી ગયું હોય. જો મા બાપને દીકરામાં હેત હોય, હોય કે નહીં, તો એમનો અવાજ પડે તો માને ખબર પડી જાય ને કે આ મારો જ બોલ્યો એમ. એ હાલ્યો જતો હોય ને તો ચાલ ઉપરથી ખબર પડી જાય. બધા છોકરા એક જ હરખા ડ્રેસમાં હોય ને જાજા ચાલ્યા જતા હોય ને અહીંયા પરેડ થતી હોય 26 જાન્યુઆરીની, અને મા બાપ આવ્યા હોય ને બેઠા હોય ને, તો એમાંથી એને કોઈ ન દેખાય, એમનો દીકરો જ દેખાય. એ 50-100 જણા હોય ને એમાંથી એના દીકરાને ગોતી કાઢે ને ચાલ જઈને ગોતી કાઢે, મોઢું ન જોવું પડે. હો કેમ ચાલ છે ને હેતના આધારે ઉતરી ગઈ છે. એમનું હાલવું ચાલવું બોલવું લટકાય બધું જીવમાં ઉતરી ગયું હોય ત્યારે એને એવું હેત થાય. એટલે મહારાજે એવું કહ્યું, દેહ અને દેહના સગા સંબંધીમાં જેવું હેત છે એવું ભગવાન અને ભગવાનના એવા સાધુમાં કરવું. હવે જેવું છે એમાં તો આપણે ઘણી વખત જનરલ વ્યાખ્યા કરી નાખીએ, અથવા જેવામાં આપણે મભમ લઈ લેતા હોઈએ, પણ અહીંયા ભગવાનજી શેઠ છે ને એ આપણને ક્લિયર કરે છે કે સ્વામીના શબ્દો આમ પડ્યા ને એટલે તરત જ ખબર પડી કે આ મારા ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામીના શબ્દો છે. અને માને જગાડ્યા, માય જાગી ગયા હતા, ખડકી ખખડી એટલે જાગી ગયા હતા. તરત બોલ્યા ભગવાન દાસ કે માં આ તો ગોપીનાથ પુરાણી સ્વામીના શબ્દો છે. એમ ઊભા થતા થતા માએ કહ્યું કે બેટા, એ તો આપણે સાંજે અતિ હેતના આધારે આપણે ચિંતવન કરતા હતા, અને ચિંતવન કરતાં કરતાં સૂઈ ગયા ને એટલે તને આવો આભાસ થતો હશે. જા જલ્દી ખડકી ખોલ, કોણ રાહ જુએ છે, કોઈક બિચારા અડધી રાતે આવ્યા છે. ના માં, આ સ્વામીના જ શબ્દો છે, ત્યાં બીજી વખત અવાજ આવ્યો, એ ભગવાન દાસ જાગો, ખડકી ખોલો. એટલે પાકું થઈ ગયું કે ના, મા ગોપીનાથ પુરાણી સ્વામી જ છે કે. એટલે માય બેઠા થઈ ગયા. અને ભગવાન દાસ દોડતા દોડતા આવ્યા અને ખડકી ખોલી, ખડકી ખોલીને જોયું, ત્યાં સંત મંડળ સાથે ગોપીનાથ પુરાણી સ્વામી ઊભા થયો. સ્વપ્ન નહોતું આ, અપ્રત્યક્ષ ઊભા થયા, સ્વપ્નમાં ઊભા થયા અને વાત થઈ એમ નહીં, પ્રત્યક્ષ. પછી દર્શન કર્યા, ભગવાન દાસ છે સ્વામીના ચરણમાં પડી ગયા. સ્વામીએ તરત ફળિયામાં પ્રવેશ કર્યો કે આવો ભગવાન દાસ, અમે આવ્યા છીએ, મંદિરે ઉતારો કરવો છે, પણ મંદિરને તાળું માર્યું છે તો ચાવી લાવો. કે માં હતા એમણે દૂરથી દર્શન કર્યા. આ શબ્દો સાંભળીને માં હતા તરત ઘરની અંદર ગયા, એમણે મંદિરની ચાવી લીધી. ભગવાન દાસ છે એ ઓસરી બાજુ ગયા અને જેવો આમ ભગવાન દાસે વાહો વાળ્યો અને ઓસરી બાજુ ગયા, સ્વામી અદ્રશ્ય થઈ ગયા સંત મંડળ સાથે. ચાવી લઈ અને આમ પાછા વળે અને જોયું તો સ્વામી દેખાય નહીં. એટલે ભગવાન દાસના મનમાં એમ થયું કે કદાચ સ્વામી મંદિરે ગયા હશે, હાલો હું ચાવી લઈને ત્યાં જાઉં. શેઠ ચાવી લઈ અને મંદિરે પહોંચે તો ત્યાંય કોઈ નહીં, પાછા આવ્યા શેઠ. શેઠે માતુશ્રીને વાત કરી કે માં, સ્વામી તો ત્યાંય નહોતા અને સ્વામી અહીંયા નથી. એટલે માતુશ્રીને બધું સમજાઈ ગયું. શેઠના માએ શેઠને એવું કહ્યું કે બેટા, એ તારી કેટલાય દિવસની ઈચ્છા હતી ને તારા મનમાં એમ રહ્યા કરતું હતું ને કે ગુરુએ વચન કેમ ન પાડ્યું, બસ આ આપણને પ્રત્યક્ષ દર્શન આપીને ગુરુએ વચન પાડ્યું. અને કદાચ એ વચન પાળવા માટે મહારાજ ગુરુના રૂપે આવ્યા હોય. એમને એવું થયું એક મારા આવા મોટા સંત, એમણે વચન આપ્યું હતું કે હું પાછા આવીશ અને એ ન આવી શક્યા, તો મહારાજના મનમાં એમ થયું કે આવા મોટા સંતનું વચન ખોટું પડે ને તો એ મારી લાજ જાય, એટલે કદાચ મહારાજ પણ ગોપીનાથ પુરાણી સ્વામીના વેશમાં આવીને આપણને દર્શન દઈ ગયા. ત્યાં તો બંનેની આંખમાં આહુડાવો. ભગવાન પધાર્યા, સંતો પધાર્યા, કેવો એમનો ભાવ હશે કે સ્વામી ધામમાં વયા ગયા પછી પણ, કેવું એમનું હેત હશે કે સ્વામી ધામમાં ગયા પછી પણ એમને પ્રત્યક્ષ દર્શન દેવાની ઈચ્છા થાય. આવું હેત થાય ને ત્યારે પાકું આ મહી હાથ મૂકવા જેવો છે કે અત્યારે આપણને કેવું કહેત હશે. તનસુખભાઈ, ઓમમાં જાજો હેત કે સાધુમાં જાજો હેત? દાંત કાઢે છે એટલે ડાઉટફુલ કરું કે શું નામ ભાઈ તમારું? હા, તમે આગળ બેઠા એ નાના ભગત. જય. પપ્પાનું નામ? ભરતભાઈ. અટક? ભરાડ. તો તમને મમ્મી પપ્પા હોતી વધારે વાલા લાગે કે સાધુ વાલા લાગે? સ્વપ્નમાં કોણ આવે? સ્વપ્ન આવે તમને ક્યારે? ક્યારેક ક્યારેક આવે કા? એમાં મમ્મી પપ્પા આવે કે સંતો આવે? હવે આપણે એવું કરવું છે કે સાધુ અને ભગવાન સ્વપ્નમાં આવે, બરાબર ને? પાકું બસ એવું હેત કરીએ ને એટલે સાધુ અને ભગવાન પહેલાં સ્વપ્નમાં દર્શન આપે અને પછી એ હેતની પરાકાષ્ઠા થાય તો એમને પ્રત્યક્ષ દર્શન આપવાનું પણ મન થાય. ભગવાન દાસ શેઠ, એમને સ્વામીમાં એવું હેત એટલે એમના માટે સ્વામી ધામમાં ગયા પછી પણ મહારાજ એ રૂપે આવીને એમને દર્શન આપ્યા. પુરાણી સ્વામીનું સંત મંડળ ખૂબ મોટું હતું. ઘણા બધા સંતો અતિ ભજનીક, આખું સંતમંડળ એવું હતું, દૈવી ભગવદીય સંતો, સાધુતાથી સંપન્ન, પંચવ્રતે પુરાસુરા. જેમ એક શિલ્પી છે એ મૂર્તિને કંડારે, એવી રીતે પૂજ્ય પુરાણી સ્વામીએ એમના સંત મંડળના સંતોના જીવનને કંડાર્યા હતા. સૌથી મોટા એ બધા સંતોના નામ યાદ કરીએ. સૌથી મોટા સદગુરુ અક્ષર પ્રિયદાસજી સ્વામી હતા. એ ગુરુભાઈ હતા પણ સ્વામીના મંડળમાં રહેતા એટલે મોટા કહેવાતા. સ્વામીની ઉંમર, સ્વામીથી ઉંમરમાં મોટા હતા, પુરાણી સ્વામીથી ઉંમરમાં મોટા હતા. જેમ આપણા ગોપીનાથ પુરાણી સ્વામી છે, એ દીક્ષા અપાવી બાલમુકુંદાસ સ્વામીએ. પણ દેવ આપણે ધર્મ સ્વરૂપદાસ સ્વામીના મંડળમાં રહેતા એટલે ગુરુ પરંપરામાં એમને ગુરુ માનતા. એ રીતે અક્ષરપ્રિયદાસ સ્વામી છે, એ સ્વામીથી મોટા પણ છતાંય મંડળમાં રહેતા એટલે વડીલ કહેવાતા. સદગુરુ અક્ષરપ્રિયદાસજી સ્વામી, સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, સદગુરુ કૃષ્ણ જીવનદાસજી સ્વામી, મહંત સ્વામી કહેવાતા, માનત સ્વામી આપણે ઉપનામે, જોગી સ્વામીના ગુરુ. અને મહંત સ્વામી એટલા માટે કહેવાતા કે ગોંડલ મંદિરના મહંત હતા, એટલા માટે મહંત સ્વામી. 25 વર્ષ જેવું સ્વામી મહંત રહ્યા. સ્વામીને પ્રસંગો આપણે પછી ભવિષ્યમાં અનુકૂળતા લઈશું. સદગુરુ પુરાણી પતિત પાવનદાસજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ જ્યારે જૂનાગઢ મંદિરની મહંતાઈમાં હતા ત્યારે પતિત પાવનદાસજી સ્વામી એ વડીલ હતા અને શાસ્ત્રીજી મહારાજ બધું કામકાજ કરતા. સદગુરુ પુરાણી વ્રજવલ્લભદાસજી સ્વામી, સદગુરુ પુરાણી સંત વલ્લભદાસજી સ્વામી. સ્વામી આ બધા ગુરુ ભાઈઓને યાદ રાખી અને સંતોના નામ આપણા મંડળની અંદર શાસ્ત્રીજી મહારાજે એટલા માટે રાખ્યા છે. સદગુરુ પુરાણી માધવજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી. શાસ્ત્રીજી મહારાજ આ દેવપ્રસાદ સ્વામી અતિ ભગવદીય, એમને યાદ કરી અને સ્વામી એમના પ્રસંગો ઘણી વાર કહેતા. પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી, આ બંને સંતો સાથે અને શાસ્ત્રીજી મહારાજ પણ એમની સાથે હોય. કોઠારી કેશવ પ્રિયદાસજી સ્વામી, જેમનો પ્રસંગ હમણાં આપણે છેલ્લે નારાયણદાસ સ્વામી વખતે સાંભળ્યો. કોઠારી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, કોઠારી હરિજીવનદાસજી સ્વામી, એમના નામ ઉપરથી આપણા કોઠારી સ્વામીનું નામ હરિજીવનદાસજી સ્વામી પાડ્યું છે. કોઠારી નિર્ગુણ જીવનદાસજી સ્વામી, કોઠારી જ્ઞાન જીવનદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, કોઠારી કેશવ જીવનદાસજી સ્વામી, મોટાભાગના કોઠારી સંતો છે. કોઠારી નંદકિશોરદાસજી સ્વામી, સાધુ ધર્મ જીવનદાસજી સ્વામી એટલે શાસ્ત્રીજી મહારાજ, સાધુ નારાયણ વલ્લભદાસજી સ્વામી, સાધુ ધર્મ પ્રિયદાસજી સ્વામી, સાધુ અક્ષર પુરુષદાસજી સ્વામી, સાધુ ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, સાધુ રામસુખદાસજી સ્વામી, સાધુ મોહન પ્રસાદદાસજી સ્વામી, આટલા 27 સંતો હતા સ્વામીના મંડળમાં. અને 2 પાર્ષદો, પાર્ષદ રામ ભગત અને પાર્ષદ જયરામ ભગત. જયરામ ભગતના પ્રસંગો આપણે સાંભળ્યા કે સ્વામીની સાથે વિચરણમાં હોય. એટલે 29 સંતો પાર્ષદો અને સ્વામી 31માં, 30 સંતો પાર્ષદોનું મંડળ હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ બધાય સંતો, ગોપીનાથ પુરાણી સ્વામી, નારાયણદાસ સ્વામી, સ્વામી સેજે ધીર ગંભીર પ્રકૃતિવાળા, ગીતાના નિષ્કામ કર્મયોગને વરેલા, ખૂબ બેલેન્સ રાખી અને જીવનારા સંત હતા, જાગ્રત હતા. એમ છતાંય ક્યારેક આમ સ્વામીના આ પ્રસંગો જ્યારે શાસ્ત્રીજી મહારાજ યાદ કરતા ત્યારે એમના લાગણીઓ, એમની ભાવનાઓ, એમના ઉપર એમનું પૂર્ણ બેલેન્સ હોવા છતાં પણ સ્વામી ભાવુક થઈ જતા. એમાં નારાયણદાસ સ્વામીનું નામ લઈએ ને સ્વામી એટલે આમ ગળું ભરાઈ જતું, આંખમાંથી આંસુડા જતા રહેતા. હૃદય ઉપર, ભાવનાઓ ઉપર, લાગણીઓ ઉપર અતિ કંટ્રોલ હોવા છતાં પણ આ સંતોને જ્યારે યાદ કરતા ત્યારે એમને પણ એટલું બધું હેત કે સંતોનો પ્રસંગ કહેતા કહેતા ભાવુક થઈ જાય, રૂવાડા બેઠા થઈ જાય, ગળું રૂંધાઈ જાય. આપણે પણ એવા સંતોનું સેવન કર્યું છે. ગુરુ મહારાજ હોય, કોઠારી સ્વામી હોય, શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા ભક્તો હશે, પુરાણી સ્વામી, મુગટ સ્વામી, જોગી સ્વામી, એમના જ્યારે પણ પ્રસંગો બન્યા હોય એ પ્રસંગોને યાદ કરતાં કરતાં આપણું પણ હૃદય ભરાઈ જાય ને તો હેત વધે. જેમાં આપણે ભગવાન દાસ શેઠની વાત કરીને એમ આપણને પણ એવી રીતે હેત થાય તો આપણું હૃદય ભરાતું જાય અને સંતોને સાથે આત્મબુદ્ધિ થતી જાય. દેહ અને દેહના સગા સંબંધીમાં જેવું હેત છે ને એવું ધીરે ધીરે ધીરે આનું મનન કરવાથી સહેજે સહેજે થતું જાય. આપણા દીકરાઓમાં આપણે હેત કરવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી, પણ એનું સહજ મનન થાય એટલે ઓટોમેટિકલી હેત થાય. એમ આવા સંતો આપણને મળ્યા અને અત્યારે પણ એવા સંતોની સાથે આપણે રહીએ છીએ, એમાં થોડોક મનુષ્ય ભાવ ક્યારેક આવી જતો હોય તો એને ઓછો કરીને એ સંતોના પ્રસંગ, એ સંતોની સેવા, એમનો નિસ્વાર્થ ભાવ, એમના હૃદયના ભાવને આપણે પહોંચી શકીએ અને એમને ઓળખીને એ આપણા હૃદયમાં ધારણ કરીએ અને એનું મનન કરીએ ને તો આપણને હેત વધતું જાય. અને નહીતર સંતો સહેજે આવતા હોય, જતા હોય, મળતા હોઈએ, બધું થતું હોય તો એ કાનૂની સંધ્યા જેવું થઈ જાય. કાનૂની સંધ્યા એટલે નિયમ છે એટલે કરીએ, એમ કરવાની ઈચ્છા ઘણી વખત હોય કે ન હોય એવું પણ થાય. એમાં કંઈ હેત થાય એવું ન હોય, પણ જો આપણે આવી રીતે થોડું હેત કરતા જઈએ અને એમને જાણતા જઈએ, એમના ભાવને જાણતા જઈએ તો બંને કામ થાય. આપણે આવા પરમ સમર્થ એવા સંતોની જોકમાં છીએ. કેવી ભવ્ય આપણી ગુરુ પરંપરા છે અને એવા જ ભવ્ય અત્યારે આપણા સંતોના જીવન પણ છે. તો એ પરંપરાના સંતોના જીવનને અને અત્યારે ગુરુ મહારાજ હોય વગેરે સંતોના, વડીલ સંતોના જીવનને અને એમને આપણે ઓળખી શકીએ તો આપણા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નહીં, એનો લાભ આપણને અત્યારે ને અત્યારે મળે. અને જો ન ઓળખી શકીએ ને તો આપણા જેવા અભાગ્ય પણ બીજા કોઈ નહીં. આપણા માટે વ્યાસ ભગવાન પાછું એવું પણ ન ઓળખી શક્યા તો કહેતા ગયા છે, દુર્ભગોવત લોકો એમ ડેશ ડેશ નિતરામ અપી. એ ડેશ એટલે વ્યાસ ભગવાને તે દિવસે જે સાથે રહેતા હતા એમનું નામ લખ્યું. અત્યારે આપણે સાથે રહીએ છીએ એટલે આપણે આપણું નામ ત્યાં મૂકી દેવું કે આપણા જેવો કોઈ અભાગ્યો નહીં. કારણ કે આવું શ્રેષ્ઠ જીવન જીવનારા આપણી વચ્ચે છે અને આપણે એમનો લાભ નથી લઈ શકતા, આપણે એમને ઓળખી નથી શકતા. આપણી દ્રષ્ટિ, આપણી પ્રકૃતિ, આપણો અહમ, આપણી બુદ્ધિ એ કદાચ આડા આવતા હશે. ક્યારેક આપણને એમ લાગતું હોય કે સ્વામીનું ખાતું જડધારું છે. ક્યારેક આપણને એમ લાગતું હોય કે સ્વામીની વ્યવહારમાં બહુ દ્રષ્ટિ નથી પડતી. ક્યારેક આપણને એમ લાગતું હોય કે અમે તો સ્વામીને કહેતા હતા પણ સ્વામીએ આમ કંઈ અમારું માન્યા કે અરે અરે, વ્યવહારમાં બધું થવાનું જ હોય, એમાં સેવા કરતા હોય, સ્વયંસેવક હોય, ત્યારે સહેજે થવાનું હોય. આ બધું તો દેહના ભાવ છે. જેવું અત્યારે આપણે છે એવું જ એ સંતોને પણ હતું. એમને બધાને પણ શારીરિક પ્રકૃતિઓ તો હોય જ, એમ છતાંય ગોપીનાથ પુરાણી સ્વામીએ નારણદાસ સ્વામીની સાથે રહી અને આટલા વર્ષો સુધી સેવા કરીને એને કેવું હેત એ હેત પણ આપણે જોયું. કેવો દિવ્ય ભાવ, કેવો મહિમા ભાવ. તો સાથે સેવા કરતા હોય ને સાથે વ્યવહારમાં હોય તો ટસલ થતી હોય કે ન થતી હોય? ક્યારેક નિર્ણયોમાં ખેંચાતાણ થતી હશે કે નહીં થતી હોય? આપણે અહીંયા કંઈ લખાણી નથી, કારણ કે એ બહુ માઇનર લેવલે હોય, એમને ત્યાં એવું પ્રાધાન્ય નહોતું એટલે લખાય નહીં. પણ એ ખેંચાતાણ એ માત્ર પાણીમાં કેમ લીટો પડે એટલા પૂરતી એ સમયોચિત હોય. એમની દ્રષ્ટિમાં એમ હોય કે આમ કરીએ તો આપણે સંસ્થાને ફાયદો થાય, સત્સંગને ફાયદો થાય, મંદિરને ફાયદો થાય. અને બીજા સંતની દ્રષ્ટિ એમ હોય કે આમ કરીએ તો ફાયદો થાય. પણ એ બધું જ આ લોકનું છે. એમના આધારે આપણું હેત તૂટી જાય, એમના આધારે એમની અંદર જે સાધુતા છે, એમની અંદર જે ભગવદીયતા છે, એમની અંદર જે સદગુણો છે, એમનો લાભ આપણને ન મળે એટલું ડિસ્ટન્સ પડી જાય, તો એ માયાએ ભાગ ભજવી લીધો કહેવાય. આપણી બુદ્ધિ છે ને એ માયાનું તત્વ છે અને એ આપણી સાથે રમી ગઈ. એટલે આપણે વ્યવહાર કરીએ છીએ, સાથે સેવા કરીએ, એટલે ઘણી વખત ઘણા ભગવાનના ભગત એમ કે જો મહિમા રાખવો ને તો સેવા ન કરવી. કે રીલમાં સાંભળેલી વાત કહું છું, કે અમે નક્કી કર્યું છે સ્વામી કે મહિમા જો આપણે રાખવો હોય ને સંતોનો તો સંતોની સાથે કોઈ દિવસ સેવા ન કરવી. કે એ આપણી કચાસ છે. એનો અર્થ એમ છે કે આપણે આપણી પ્રકૃતિનો ત્યાગ કરવા માટે તૈયાર નથી, અથવા તો આપણે આપણી પ્રકૃતિને ઓળખતા નથી. આપણને આપણી બુદ્ધિનું ગુમાન છે. આપણે મહત્વ આપણી બુદ્ધિને વધારે આપીએ છીએ, સાધુને ઓછું આપીએ છીએ. આનો સીધો અર્થ આવો થાય. આપણા નિર્ણય પ્રમાણે સંતોએ કર્યું તો આપણને એટલો બધો ખુશી નહીં, એટલી બધી આનંદ થાય કે મારા મારા કેવા પ્રમાણે કહ્યું. તો કે સાધુમાં હેત આપણી બુદ્ધિ કરતાં વધારે થઈ ગયો એવું નથી. સાધુમાં વિશ્વાસ, આપણને આપણી બુદ્ધિ પર વિશ્વાસ છે એના કરતાં વધારે વિશ્વાસ થઈ ગયો એવું નથી. આપણી બુદ્ધિ ઉપર જ વિશ્વાસ વધારે છે અને એ આપણને વધારે ને વધારે દ્રઢ થતો જાય છે. એટલે પછી જ્યારે ક્યારેક નહીં કરે એ પ્રમાણે, ત્યારે આપણને એમ થશે કે સમજ્યા નહીં, ત્યારે થોડોક અવગુણ આવવાનો ચાન્સ ખરો. અને એમાંય આપણે કહ્યું એ પ્રમાણે ન કર્યું અને પરિણામ ઊંધું આવ્યું, પછી જો એવી જમાવટ થાય તો કઈ કઈ થાકી ગયો, કઈ મેં કીધું એમ જો કર્યું હોત ને તો આ પરિણામ ન આવત લ્યો, થાય કે નહીં? એટલે તરત જે ઓલો એક તો આપણને બુદ્ધિ પર વિશ્વાસ હતો જ, અને સંતોએ આપણે કહ્યું એ પ્રમાણે ન કર્યું અને આપણને પાક્કી ખબર હતી કે એ પ્રમાણે કરે તો આમ જ થાય, અને સંતોએ ન કર્યું ન કર્યું બીજું કંઈક કર્યું તો બીજું કર્યું ને એમાં વળી પાછું રિઝલ્ટ જે પોઝિટિવ આવવું જોઈએ ન આવ્યું ને રિઝલ્ટ નેગેટિવ આવ્યું, એટલે તરત જ આપણી બુદ્ધિ મનાવી દે કે જો આમ થયું, થાય કે નહીં? એટલે સાધુમાંથી ડિસ્ટન્સ પડી જાય. એની અંદર જે હેત કરવાનું છે એ હેત થાય નહીં, એમાંથી જે આપણે શીખવાનું છે એ શીખાય નહીં. આ અંતર તપાસ કરવા જેવો છે. બધાને થાય એવું નથી હોતું. આમાં કેટલાય મહિમાવાળા ભક્તો પણ બેઠા છે કે ગમે એમ કરો ને તોય કોઈ દિવસ એને બીજો વિચાર ન થાય, એવા ભક્તો પણ બેઠા છે. વ્યવહારિક રીતે બધું જ રાઈટ છે, પણ આપણી બુદ્ધિ છે એ આપણા અધ્યાત્મ માર્ગની અંદર વ્યવહારમાં આડી આવી અને વ્યવહારના કારણે આપણો અધ્યાત્મનો લાભ છે એ આપણે ચૂકી ગયા. એટલે આપણે પ્રોફિટ કરવા કરતાં લોસ જાજો કર્યો. જોકે આપ સૌ તો ગણતરી બાજ છો, વ્યવહારમાં ખૂબ કુશળ છો, એટલે લોસ થાય એવું તો કોઈ દિવસ કરીએ જ, અને લગભગ ક્યારેય આપણે તો ન જ કરતો હોય, કારણ કે આ બધી જ સભામાં બેઠેલા બધાય બ્રહ્મની મૂર્તિઓ જેવા ભગવાનના ભક્તો છે, એટલે એ તો ક્યારેય આવો લોસ કરે જ. અરે અરે, મહારાજને પ્રાર્થના કરીએ કે આ ભગવાન દાસ શેઠને જેવું ગોપીનાથ પુરાણી સ્વામીમાં આત્મબુદ્ધિનું હેત, એવું અતિશય હેત આપણને થાય. વ્યવહારિક પાસાઓના આધારે આપણું હેત છે એ તૂટતું હોય તો એ ન તૂટે, માયા ક્યાંય ભાગ ભજવી જાય એના પહેલાં આપણે આ પ્રસંગોમાંથી પ્રેરણા લઈ અને આજે દૃઢતાની ગાંઠ પાડી અને માયાને ભાગ ભજવવા ન દઈએ અને આપણને જે સંતો પાસેથી આધ્યાત્મિક લાભ મળવાનો છે એ લાભ વિશેષમાં વિશેષ મળી શકે એવું આપણને સૌને ભગવાન બળ બુદ્ધિ અને પ્રેરણા આપે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણા ગુરુકુળમાં હમણાં આપણે પાર્ષદ નારાયણ ભગતને યાદ કર્યા શાસ્ત્રીજી મહારાજના પ્રસંગમાં. એ અતિ મહિમા બુદ્ધિવાળા દિવ્ય એકાંતિક ભગવાનના ભગત પાર્ષદ નારાયણ ભગત શાસ્ત્રીજી મહારાજની અતિ સેવા કરેલી અને શાસ્ત્રીજી મહારાજમાં અતિ આત્મબુદ્ધિ, સ્વામીના વચને સ્વામી જેવું બીજું કોઈ નહીં, સ્વામીની ચેષ્ટા આખી અલગ એવું નારાયણ ભગતને સ્વામી ધામમાં ગયા, સ્વામી હતા ત્યારે પણ અને સ્વામી ધામમાં ગયા પછી પણ એમને સ્વામીને વિશે એવી આત્મબુદ્ધિને એવું હતું. આજે પાર્ષદ નારાયણ ભગત એ મહારાજના ધામમાં બિરાજે છે. ગઈકાલે સ્વામી પાર્ષદ નારાયણ ભગત ધામમાં ગયા, એમની પુણ્યતિથિ હતી. એ સાથે આપણે ત્યાં જોગી સ્વામી એમની સેવામાં વિષ્ણુ પ્રસાદ સ્વામી હતા, એમણે 10 વર્ષ સુધી જોગી સ્વામીની સેવા કરી. જેઓ છેલ્લે અહીંયા રાજકોટ મંદિરની અંદર હતા, થોડા દિવસ પહેલાં જ સંતો રાજકોટ મંદિરે નવા વર્ષના દિવસે અન્નકૂટના દર્શન કરવા માટે ગયા ત્યારે વિષ્ણુ પ્રસાદ સ્વામી એમના દર્શન કર્યા હતા, ખબર અંતર પૂછ્યા હતા. થોડા સમયથી એમને શરીરે પક્ષઘાતનો હુમલો આવવાથી અડધું શરીર ખોટું હતું અને પથારીવશ હતા. ગઈકાલે સ્વામી વિષ્ણુપ્રસાદ સ્વામી છે એ મહારાજના ધામમાં પધાર્યા છે, જેનો અગ્નિસંસ્કાર જૂની સાંકળી ગામે આજે રાખેલ છે અને મહારાજ એમને પોતાની મૂર્તિનું ચરણનું સુખ આપે એ નિમિત્તે સાથે નાગેર વિસ્તારની અંદર ટીંબી ગામમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી સાગર કુમાર અરુણભાઈ મહેતા, ગઈકાલે ગાડીનો એક અકસ્માત થયો, એ અકસ્માત થતાં અક્ષરવાસી થયા છે. એ આત્માને પણ મહારાજ પોતાની મૂર્તિનો એમના ચરણનું અક્ષરધામને વિશે સુખ આપે. આ ત્રણેય નિમિત્તે આપણે મહારાજને યાદ કરી અને 2 મિનિટ ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ